મિસ્ત્રીઓ દીક્ષા લઈને મોક્ષે ગઈ. એટલે પડેલ ના હોય કપટ ના ભરવાનું હોય આશ્રમ વિજ્ઞાન નું કઈ સ્પેશિયલ હોય છે કે ખરું? દાદા દરબારે કોઈ પણ સત્સંગ ના કામ માટે કે બીજા કઈ માટે થોડું કપટ યુઝ થઈ જાય તો એ બરોબર કહેવાય, ખોટું કહેવાય? સત્સંગ માટે સ્ત્રીઓ મન હજી જાય કે આપણે ગોળા ત્યાં છે, ગોળા મળ્યા છે, કહી દે છે કે આપણે આવું કરી આવે ટાઈમી આવું બરોબર. કોણ હજી જાય? મન હજી જાય મન ત્યાં તો ભોળા છે ને એવી નહીં તો તું મને બદલો કરી તમે કહી દીધું બધા ને. હા દાદા, હા દાદા. આપના મળ્યા પછી દાદા આપના કરેલું બ્રહ્માંડ ને એક ઓગણી જોઈ શકાય શક્તિ ધરાવે વ્યક્ત થાય તો વ્યક્ત થાય તો આત્મા ની વ્યક્તિ થઈ જાય તો વ્યક્તિ થઈ ગયા તારે જોઈ જેટલું અમારી આજ્ઞા મળે આજ તો આપણે પછી નથા બધી કરે ને ખાલી એ વિચાર આવ્યો કે ઈચ્છા થઈ કે ત્રણ થઈ જાય બાર શું એમને અલગ થઈ જાય વ્યવસ્થિત છે ના સારું જેમ રાજાની ઈચ્છા થાય એ બધા બાર કરી નાખે ને ના કરે ને એવું આત્મા આપણે રાજા કરતા બહુ ઊંચી હતી ભગવાન સિદ્ધાંત કરવા માટે પ્રયત્ન કર્યા કરીએ શું બોલી આપણે ખાધું આપણી ભૂલી ગુના સ્વીકાર કરે જવાનું બોલીએ જવાનું ન થયું પડે આવવું પડે પડે સમજાતું નથી કપટ એક્ઝેક્ટલી સમજાતું નથી કપટ બને ખબર ના પડે ભીક લાગે છે ખરાબ કામ હશે અને એવું લાગે પકડાઈ દઈશું અને ખોટા દેખાઈશું સમાજમાં તમે તે રીતે ઘણા થયેલા આવ્યા હતો ઘણા થયેલા આવ્યા હતા એટલે સમજાતો નતો એટલે આપણે પૂછ્યું ને મેં આપણે કેવું આયુષનું કપટ હોય કે આપણે ખરાબ કામ કરીએ અને છુપા રાખીએ જે કઈ જાતના ખરાબ કામ કરીએ એટલે એનું કપટ કપટ કરો ઘણી વખત ઘણો કરેલો આવું તો એટલે શબ્દમાં નહીં સમજાવવા માટે મેં પૂછી દેલા છે કપટ સુખું હોય આ તો જૂઠું પણ બોલવું કહેવાય ને કે જૂઠું બોલ્યું અને તો આપણે જૂઠું બોલ્યું એવું પણ કહેવાય ને કે આપણે પિક્ચર જોવા ગયા અને ફાધરને એને પૂછ્યું ક્યાં ગયા હતા આપણે ભણવા ગયા હતા કોલેજમાં ગયા હતા એવું કહ્યું એટલે હવે જૂઠું બોલ્યું એવું પણ કહેવાય ને ધંધામાં પણ ઘણું બધું કરવું પડે છે ધંધામાં તો આવું ઘણી જાતનું કપટ કરવું પડે આવું કપટ છે આપણે કેવું એવું આવી રીતે અંદર ઠૂકું રાખવું તો ઘણું પડે છે ને અજ્ઞાન ક્યાં કે છે જ્ઞાન આત્મા છે તો અજ્ઞાન શું છે અને જ્ઞાની બે જાતના ઉદ્દેશો ભાવવા જોઈએ કે આપણે અહીં શીલવાન તો શું કદ ભાગ્ય છે આમાં દાડો ભરે ને લોકોને ઉત્તર દુઃખ વધ્યા છે આ મહાત્માઓને મળવાથી દુઃખ વધે છે ગુણાકાર રૂપે થાય છે એવું મન ઘેર આટલા તું ખાવાનું છે તો નથી આ બાર વગેરે મહિનાબેન પૂછે છે કે મીરા એ કૃષ્ણ ની ભક્તિ કરેલી તો મીરા ની મુક્તિ થયેલી હજી કૃષ્ણ ભગવાન ને કહી દે એમની મીરા ની શું કૃષ્ણ ભગવાન વાસી છે, આ મુક્ત નથી, હવે કીર્તન કરવાનો. અને મીરા તો બસ ભગત હતા, એ વખત બધા બહુ ભક્તો હતા, પણ સાચી ભક્ત હતી તે કોક દાડો પામશે. મીરા નરસિંહ બધા સાચા ભગત હતા, કેવા સાચા, કોક દાડો પામશે. જેની ભક્તિ મકાન કે છે, તમે કૃષ્ણ ભગવાન મોક્ષે નથી ગયા એવું સાંભળ્યું, અમને ડિપ્રેશન આવે છે. એવું છે, આપણે કોઈ કે કૃષ્ણ ભગવાન બે વખત મોક્ષે ગયા તો આપણે શું ફાયદો હોય? તીર્થંકર થવાના છે એટલે આ બધી દુનિયાથી વસવાડી પતી જવાના છે. એટલે એમાં જૈન નથી, કે આપડા હિન્દુ લોકો એવું માને છે કે તો કયા મુક્ત છે, ભગવાન નો અવતાર થઈ જાય તો મોક્ષ જ જાય. એને જાણવાની જરૂર છે કે ભગવાન ઉપર માથે નથી, ભગવાન નથી તો કેવી નહીં. આ બધા ચોરીઓ વિશે ના કરે એટલા માટે ભગવાન માથે છે, ભગવાને બનાવ્યું છે એમ કહેવામાં આવી ભરત ગાલવા માટે. બરાબર ને? અમને સાચી વાત ના કહેવાય, પોઈઝન છે એમને. સાચી વાત હમણો જ્ઞાની ને હિસાબે શું ખોટું, જ્ઞાની જ કે છે બધું સાચું. બીજા બધા ના પણ જ્ઞાની ના પડે તો શું કરવું? મોટું ભણી મરી જવું, એને શું કરવું? મરવાનું કેતા નથી, બતાવો કોઈ મરવાનું કેતા નથી. આ બધા ઊંધે હશે કપી પામે એટલે કે કરવાનું શું આવે? અને મર્યું કઈ મરાય એવું નથી. હવે તો પછી જગત ને કરવું શું? કશું નહીં, આજે કરે છે તે શું લડીઓ કરે છે, લડીઓ કરે છે, બધું કરે છે જે કરતા હોય જે કરે છે. પણ એવા કોઈ ઉપદેશકો ના નીકળ્યા કે ભાઈ જ્ઞાની ના મળતા દુકાન ઉગાડી લીધું નહી માલ, હવે આ જગત માલ અપાવવા નીકળ્યા છે. અત્યારે કર્યું ઘોર અંધારું થયું, આવે તો ઉડતો, આ તો ભયંકર યાત્રાઓ ને ભયંકર પીડામાં સંસારમાં થયા છે. આ તો છેલ્લું અજવાળું છે આ અક્રમ વિજ્ઞાન નું, તે જેનું કઈ કામ થઈ ગયું થઈ ગયું, બાકી રામ સારી માયા. તમે મરઘા કાકા ના બની છો, મરઘા કાકા બન્યા હતા. કેટલી વાર જુઓ છો સૌંદર્ય તો બધા પ્રકાર આગળ વિચારી છે, બધા પ્રકાર ફટકો ના પડે તો હજી ગજાપતિ શું હોય બધાને બાકી જ હોય. દર્શન મોહની જાય ને એટલે કલ્યાણ થઈ જાય ને, તમે સમજે ને? દર્શન મોહની તો એમ જતી નથી, પણ અંતરાય છે આટલું. જ્ઞાની પુરુષ હોય અહીં જમવાનું હોય સારી જમાય નહીં તો આપણે ના બધું કે અંતરાય છે. હવે ઘરમાં ઘેર બધી ઘેર બધા મહેમાન બધા ચિકન ખાતા હોય અને શેઠ સાથે રોટલો લઈને બેઠા હોય તો આપણે ના સમજીએ કે અમને અંતરાય બધા શીખી બોધી છે, કુદરતે શીખી બોધી. ભગવાન ને ખાઈ જાય અમે એક ભૂલ ના થવાની, એક ભૂલ જોખમદારી મારી તમારી, એના માટે ભૂલ થવાનું છે. કોઈ પણ જાતની મરઘા સ્વામી તો ફટકારે આવવાનું, મરઘા સ્વામી તો ફટકારે એમના હિત માટે, અમારે જીતવા માટે નહીં, એમના હિત માટે. અમારે જીતવું નથી, એ બધા હરિયાણા બેઠેલા, હરિયાણા બેઠેલા ક્યાં જીતવાનું હોય? પણ એને ખોટું લાગે ને? ના લાગે, બધું અમારા શબ્દો વિતરાગી હોય તે કોઈને ખોટું લાગ્યું નથી. તમને 5-25,000-50,000 માણસ ભેગું થઈ ગયું, કોઈને હજુ ખોટું લાગ્યું નથી. જરા થોડી વાર મળું ઉતરી જાય, નહીં ખોટું ના લાગે. મળું તો ઉતરેલું બસ ચડી જાય, પાછું મહી ખોટું લાગ્યું એમને ખોટું કહેવાય. એટલે એવું ના તો ભટકારીએ ને તો એના મનમાં એમ જાણે કે આવતું મારું બધા ઉત્તર અમારી પાસે સહી કરાઈ ગયો કહેવાય. જય સત્યનારાયણ. અને સંભવ હોય વસ્તુ મેળવી શકવાનો સંભવ હોય ત્યારે થાય છે. પોસ્ટનો પોસ્ટમેન ટપાલી હોય એને તો લોભની ગાંઠ ગમે તે રાખે, એને તો ત્યારે જાણે છે કે આટલું લિમિટેડ નસીબ આટલું છે, એને ગાંઠ ના વધે. કારણ કે જાણે છે કે આપણે લિમિટેડ બધી બધી જગ્યાઓ છે. માનવી બહુ ભંગે ના પડી ભાઈ, અને તમને તો અજરા આપવાનું કહે છે બધું એ થાય. અને લોભી એમ કે છે બધા મળે અને ફોન કાળો દઈ ગયો આપડે પછી મળે આપડે એવું ને હે એટલો ફરક કરો પૈસા લોકો કરો ને માન ને લોભ હોય તો હજી લોભિયા નાખે, માન છે ત્યાં સુધી લોભ નાખે. લોભ તો માન ને બાજુ મૂકતો હોય ને જે કેવું લોક કે છે આપણે દાદા બની ગયા છીએ. હા એ નીચે નિયંત્રણ નહીં આગા ભાઈ નું ધર્મ તમને લોક બોક કરો ને બહુ ના બધા તમે બોલ્યા. ઘટલો પડી ગયો, કુટેવો પડી ગયેલી જાતે કુટેવો પડી ગયો. ઊંટું ખોટું કરવાથી ધંધ થાય, લક્ષ્મી વધતી નથી, ઘટે છું. પેલા 5-10 વર્ષ પૂરું લાગે, પણ પછી પાછળ ખોટો જ આવે. અને જેનું બંધારણ પ્રમાણિકપણે છે એનું તો તૂટે નહીં. એ કુદરત કુદરત ફરજ હતી, એને તૂટી જવાનું. આ બધું સાચું નથી આવતું, પણ પ્રમાણિકપણું એ બેઠક જરા ભય ઓછો લાગે, ભય ના રહે. પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી આપતું દાદા. પ્રમાણિક રહીએ તો ખરેખર એવું એ કહે છે કે પ્રમાણિક રહીએ પણ પૈસા ખવડાવ્યા વગર કોઈ કામ નથી થતું એમ. એ તો હવે એ તો તમારે કે એમાં બહુ બહુ હાથ નહીં કરવો, સમજ્યું. અમારે કનુભી મને પૂછે શું કરીશું આપણે, તો પછી ખોટું કરતી બેટો ઓછો નહીં નાખતા, લોકો નહીં નાખતા. પણ આ તો 8000 બિલ નથી આવતો, કારણ 5000 રૂપિયા આલી લઈ આવો, પણ લાગુ કરે તો એ તો આપણે તો માગતા વાળા આવે. માગતા વાળાને શું આલીએ પછી? આપીને પણ આપડે ચેક કરાયો વ્યવહારિક થવું પડે. નહીં, વ્યવહારિક થવું પડે, જેવો જમાનો જમાના પ્રમાણે વ્યવહારિક થવું પડે. સંભાવ નિકાલ કરવો પડે, આપણને દુઃખ થાય. હોય એવી રીતે આપણે લેવું નહીં, એને તમને લાશ ના લીધી છે. આડવાની તો આપણે ગરજ હોય તો શું કરીએ? આ ભાવ બની 2 લાખ રૂપિયા દબાઈ રહ્યા હોય તો પેલો 5000 માંગતો પકડાય થાય ને. કુદરત ના હિસાબ ભૂલો નહીં, બરાબર. ગુનાગાર ચાર પાપાચાર પુણ્યાચાર એ ગ્રંથિ કરી પોતે કશું ખોટું ના કરવું, પોતાને આપનારો વધારે ગુનેગાર આપવા ગયો કે આ પણ શું થાય છે? ઘર ના મારા ઘર થઈ જાય છે. ગેસ ડિલિવરી કરાવવાની હોય પણ આગળ જગ્યા ના મળતી હોય તો તારે ગમે તેમ કરી પેલા રસ્તો કરે ના કરે? ગેર કરાવે ડિલિવરી જે પોઈએ બક્સરી પોડે ચડાવ્યું કે મગ ચડાવો છો? આ મગ ને ચડાવો ગમે તો આ તો આટલા પાણી ગમે તે પાણી જે પાણી ચડે તે પાણી ચડાય છે. આપણે કહેવા માંગે શું કહ્યું? પાર નહીં આવે. આ તો લપસ છે, હજુ તો આ લપસ હજુ આવું જ છે, પણ હજુ તો કર્યું નવી નવી જાતનો દેખાવાનો. મને પાર નથી આવવાનો, માટે ચેતી જાઓ, ચેતી જાઓ. ટૂંકમાં માથામાં તો ઓપરેશન લઈને ના ફરું, તો પેલું મોક ઓપરેશન લઈ ગયું. જ્ઞાની મળ્યા છે બધા બધા થોડો સારો ટાઈમ આવ્યા પછી ખરાબ આવે. આ તો ખાવાનું નહીં ગમે નહીં. હા કહો. એ તો આ અમદાવાદ ના જે થયો ને બબે મીલો હોય પણ આખો દાડો સક્રિય ભરાય. અરે એકદમ ખોટા ઈ દહી લખી કેટલા આપી અહંકાર થી જીતા ને એને કશું નવું બન્યું કેટલા આપી. કોઈ ભાગીદાર થાય નહી અમારે અક્કલ નો વિસ્તોત રોજ કર્યા છે. અત્યારે હાલના સાધુ આપડે એમને પૂછીએ છોકરા ને ચાલો ભાઈ હું આ ચોરીઓ કરી ગઈ એ છે કે તમારે કમાવું કરો ને અમારે એવું નથી ફોટા કર્યા કરો છો કે ઉપર સોફા છે અડધો કલાક જાણી નહીં કે તો ઉભા જાત્રા જેવું છે. નવ વર્ષથી દડાય દડાય કરે 20,000 રૂપિયા માંગ્યા જાત્રા એ નવ વર્ષથી દડાય દડાય કરે. બેંક માં નથી, બેંકમાં તો આપણે 3-4 લાખ રૂપિયા હોય બેંકમાં નથી. એ તો મૂળ ખેડવાડી હોય તો દાયા કરે. મૂળ ખેડવાડી દાયા કરે. આ તો જગત ને સમજ્યો હોય જ્ઞાન કઈક થોડું ઘણું જગત નું જ્ઞાન આત્મ જ્ઞાન નહી જગત નું જ્ઞાન સમજ્યો હોય તેને સંતોષ ઉત્પન્ન થયેલો હોય અને જ્યાં સુધી ના સમજ્યો હોય ત્યાં સુધી એને શું કહ્યું જગત નું જ્ઞાન. અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય અનંત અવતાર સુધી પોતે ભોગવેલું હોય તેને સંતોષ કચ્ચી ચીજ જોઈએ નહીં અને ના ભોગવેલું હોય તેને કઈ કઈ જાતનો લોભ કહી જાય નહીં. આ ભોગવું એ ભોગવું ભણ ભોગવું સમજો ને. આ સંતોષ એ શું છે પોતે પોતે ભોગવેલું છે પેલા એનો સંતોષ ક્યાં કરે. તમે સામે સામે સંતોષ રહેશે બ્રાહ્મણો સંતોષ હોય કારણ કે એમને ગુરુ એવા મળી ગયેલા કે આ બીજા અન્ય કોમ કરે એમને ઘેર જાય એવા એ ખરી એ બાબતનું તમે ભોગેલું હોય. આપણે જે ખાટલા ના હોતા એ નવો નવો ખાટલો લઈ જાય. જે કોઈ રાજપૂત રાજા નું સુખ ભોગવેલું હોય તેને અત્યારે રાજા આપીએ તો એના એટલે તે આ બરોબર એમ નક્કી થઈ ગયેલું હોય એવું. એટલે સુખ ભોગવેલું હોય ત્યારે કોઈ જરૂર નહીં આ દુનિયામાં અને ના ભોગવેલું હોય તો સુધી મય ઉપાધિઓ વિચાર આયા જ કરે. અડધા લોકોને તો લોક સંજ્ઞા એ બધું જોઈતું હોય છે. લોક સંજ્ઞા જોઈતું હોય છે અમને કાઢ્યું હોય એટલે મારે જોઈએ આપણે પોતે ધરેલો ના હોય તારું પણ થાય ધરેલા ને કોઈ ભૂખ લગાડ નથી. ધરેલા ને કોઈ ભૂખ લગાડે મને કોઈ ભૂખ લગાડનાર મને મળ્યો જ નહીં. નાનપણ માંથી મને રેડિયો ઓર કોઈ લાભ લાવવાનો મને જરૂર પડી જાય મારે પણ આપ્યું. આ તો કઈ જાતની બુદ્ધિ હોય ભયંકર ચક્રમ હોય ત્યાં આટલું બધું રેડિયા નો ફર ફર કરે છે. શું આ નવો રેડિયો કઈ લાવ્યો વાત કરી ભોગવેલું હોય તેને આ ચાલે મારી જરૂર હોય સ્ટુડિયો લાયા તો કે 10 લાખ આવે ટેલિવિઝન કંજુસ માણસ જ લોભ હોય ને એટલે પૈસો ના આપે. કંજુસ એ કંજુસ તો ના હોય તે બી કંજુસ થાય. ના હોય એ કંજુસ હોય ના ના હોય તેનું માર્કેટ હોય તમને ખબર નહી કે ભેડા લેવા તો ખબર પડે. આ તો કશું જ નહીં આપણી પાસે હવે ગેલ ટેક્સમાં જતું રહે ફેરે છેલ્લી ઘડીએ છે તો એનો બંધ પડે છે છેલ્લી ઘડીએ સુધી તો કે ત્રણેક રાજા ને તો એનો નિકાસી બંધ વહેલો પડી ગયો હતો. નિકાસી બંધ પડેલો તે રહ્યો નહી ભગવાન ના દર્શન કર્યા તો એ નિકાસી જ બંધ છૂટ્યો નહીં. ખબર પડે નહીં ભગવાન ના દર્શન કર્યા તો ના છૂટ્યો. ભગવાને કહ્યું તે પ્રમાણે થયું નહીં કારણ નિકાસી પડી ગયો તો ભોગવે જ છૂટતો એવો ભગવાન ભગવાન તો કઈ જાય ભગવાન ના બાપ ને છોડે નિકાયદો. ભગવાન કે ભગવાન ભગવાન ના બાપ ને છોડે કે છે તમારો કાયદો એટલે કાયદો પ્રેસિડેન્ટ માફી આપી દે છે એમ જ્ઞાની માણસ સારો બદલાયો છે. તમે એમ કેતા હતા કે ફોટા બદલાયા કરે ફોટા છેક સુધી બદલાયા કરે ફોટાઓ છેક સુધી બદલાયા કરે બદલાયા કરે બદલાયા કરે પણ જે અમુક નિકાસી પડેલો ને એ ભાગ તો એવો એવો જ રહ્યા કરે. બીજા બધા બદલાયા કરે પણ એટલો ભાગ તો એમને મજ રહ્યા તો નિકાસી ભાગ તો તું તોડે ને ભગવાન મળ્યા તો મરણ કેવું આવ્યું ભગવાન મળ્યા તો કોઈ અપઘાત કર્યો. રાજા જેવા રાજા જેવા નહીં પેલો કીર્તન કરતો ભગવાને કહેતા પેલો કીર્તન કરતો સાહેબ આ આ કઈ લખવું આવ્યું ત્યાં કઈ સુખો જ ના થાય એમ કે એમને નરક માં કયું ગુમઠાણું હશે એમને નરક માં કયું ગુમઠાણું હશે એમનું ચોથું અને સાહેબ સમજી નું ગુમઠાણું ચોથું ગુંઠાણું સાહેબ સંતતિ. કેવું? ચોથું સાહેબ સંતતિ ગુંઠાણું. એ એમનું ગુંઠાણું કાયમ રહે એટલે અશાંતિ ના થાય. કાળ જ કાઢવાનું. કાળ કાઢે થી અશાંતિ થાય નહીં, સંકિત ના જોડે. નખ છે, નખ ની વેદના બીજા જીવો ને એમને ના આવે. Thank you.